કઈ પોતાની જેનું કેવું હોય છે દાદા? દાદાજી બહુ ખાય એમાં કઈ જાતની જોખમદારી? આપડે બહુ ખાઈએ એમાં જોખમદારી કઈ જાતની? રાત વગર જો ખાતો હોય તો હવે શાંતિ છે એમ, પણ પાછું કોક કોક વાર છે તે ગુચવાઈ જાવ તાર પાછું. એ આપણું એ એવું છે ને, તમે તમારે આ જે કોલેજ માં ભણ્યા કેટલા વાર ગયા? ગયા એના આરા વાગે વિજ્ઞાન સમજવામાં ટાઈમ કાઢવો ના પડે. હા, કરવું શું જોઈએ કે નિરંતર રહે? શું કરવું જોઈએ કે જેથી નિરંતર રહે? અમારી પાસે ઝીણી ઝીણી વાતો બધી સમજી લેવી જોઈએ. હા, બધી અચ્છાની વાતો આ વિજ્ઞાન પછી જીની વાત બતાવશે તો સમજી લીધે પછી. એ તો જે સમજાય નથી તો બ્રેક થાય. એટલે આપડે તો સમજ કરો, બીજી કરવાનું કશું ન હોય. જ્યાં કરવાનું તો ભ્રાંતિ, અને સમજવું તો વિજ્ઞાન. તીર્થંકર વિજ્ઞાન બે કલાક માં જે મોક્ષ આપે છે એ રજાય છે ને આકારમાં મોટું. તો દાદા તીર્થંકર થઈ ગયા, 24 તીર્થંકર થઈ ગયા ત્યારે આપડે જન્મ્યા જઈશું ને? આ તીર્થંકર ભગવાન થઈ ગયા ત્યારે આપડે જન્મ્યા આવીશું ને? ઘણા વખત ટોળામાં ત્યારે આપડે કેમ છૂટા પડી ગયા? કોનાથી? તીર્થંકર થી. આપડે આપડી દાનત તે વખતે આમ સાંભળવા ગયા તો આગળ સાંભળવા બહુ ગમે. પછી બહેરી કે જો આજ તું છે તે કનમૂળ નું કશું શાક ના રહી જ કે છે. હા હા, શું બીજું કશું શાક બનાવી લેજે તો પૂરી લાવજે. હું ઘેર જમવા નથી આવવાના, એ મને તો ઉઠવાનું મન નથી થતું. પણ કેવળ કોને જ ગમે કેવું મીઠી વાણી ને હોય દાન જ પેલા માં મીઠું કશું ચટણી ખાવામાં. પણ દાદા તીર્થંકર ના તો દર્શન થાય તો માણસ નું પાર થઈ જાય. તીર્થંકર ના તો દર્શન થાય તો માણસ નું દર્શન થયો છે તો માણસ નો પાર પડી જાય. પછી સાચા દર્શન થયા નથી ને, સાચા દર્શન માટે પોતાની સમજણે દર્શન થાય. આ મને ઓળખે નહી, મને સંપૂર્ણ રીતે ઓળખે એનું કલ્યાણ થઈ જાય. પણ ઓળખી શકે નઈ કોઈ માણસ. ચટણી માં રહી ગયા, ચટણી માં રહી ગયા, ચટણી માં રહી ગયા. એવું ના એ મતી પોતી બહુ હેલી છે. કારણ કે તમારામાં બુદ્ધિ અને મારામાં બુદ્ધિ રહી પણ હું આ બધી મતી અને હું દેહ નો માલિક ની શરી સરતી આ બધું તમને સમજાવવું જોઈએ ને. એટલે સમજે તો તરત જ કામ છે, સમજે તો વાર ના. પણ આ મારો શબ્દ જ્ઞાન સમજાય છે તો એટલો લાભ થઈ જાય. પાછલા જન્મ નું ધોવું હોય તો શું કરે? પાછલા જન્મ નું હા, જે આજે ભોગવી રહ્યા છે જે કઈ કર્મો પાછલા જન્મ ના હશે સારા ખરાબ એ બધા ભોગવી રહ્યા છે એ ઓછા કરવા હોય તો શું કરવું જોઈએ? પાછલા જન્મ ના જે કર્મો અત્યારે ભોગવી રહ્યા છે એ ઓછા કરવા હોય તો શું કરવું જોઈએ? તમે આગલા જન્મ નું તો બતાવ્યું પણ પાછલા ને ધોવાનું શું કરવાનું? લાઈન જ નહીં ઓછા કરવાનું, કશું ઓછા કરવાનું નથી. અને વધારે કેમ લેણું ચૂકવવાનું નહીં? લેણું ચૂકવાયા જ કરે, નિયમ થી જ ચૂકવાયા કરે. આ ડિસ્ચાર્જ એટલે કરવાનું ના હોય, જોયા કરવાનું કેવી રીતે લેણું ચૂકવાયા છે તે બધું. શું તાર દાદા લોકો એવું કે છે અમે ભગવાન નું નામ દીધું ને અમને જોઈતું મળ્યું તારે એનો અર્થ શું? ભગવાન પણ લોકો નું થાય છે એવું? ભગવાન પછી કઈ હોતું નહીં, ખાલી હે જશ મળે છે ભગવાન ને. અહી હિન્દુસ્તાન માં લોકો શું કહે છે? દાદા ભગવાન તમે તો આ કર્યું, મારું આ કર્યું ને તમે મારું આમ કર્યું તેમ કર્યું. ભાઈ મેં નથી કર્યું, એ તો મારું યશનામ કર્મ છે. હું શું કરું? યશનામ કર્મ સમજ ને. કયું નામ કર્મ? યશ નામ કર્મ. યશ નામ કર્મ અને તીર્થંકર બહુ હોય. હું તો નામ દેતો શું અને અપયશ નામ કર્મ છે. એને જેને કામ કરે કામ કરે છે તો અપયશ જ મળ્યા કરે. અને પેલા હાથ હડાય તો જશ મળે. શું એવું યશ નામ કર્મ મારું બહાર બધા ઘણા લોકો નું કામ થઈ ગયું હિન્દુસ્તાન માં. ઘણા આપણા લોકો તો ઘણા લોકો નું કામ થઈ ગયું. અને મોટા મોટા ભરવાખોરો માટે મોટા મોટા. પણ દાદા પ્રાર્થના કરે કે દાદા નો સમજે કે દાદા ને એ કરે તો એનું કઈક તો હટતું હશે ને? એનું એનું આ એનું જે સારું થાય છે તે કઈક તો એનું હટ્યું હશે ને, કે કઈક કર્મ ઓછું થયું હશે કે એવું કઈક તો થયું હશે ને? ના એ તો નિમિત્ત છે, થવાનું હોય ત્યારે છે તે ક્યાં દાદા યાદ આવે. નિમિત્ત એમને એમને નિમિત્ત થી બોલવાથી આપણને ફળ મળે. પણ એ સાયન્ટિફિક સગમ છે, એવિડન્સ છે. એવિડન્સ છે એ પોતે કરતા નથી. ત્યાં વિતરાગોની પાસે ચાર હજાર નથી. લોકો એની પાસે પૈસા ખોરે, સ્ત્રીઓ ખોરે, છોકરા ખોરે, એમ હોય ને વિતરાગતા હોય. રાગતે જ રહી પણ નિર્ભય સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ એ ડિપેન્ડન્ટ હોય તેની પાસે આપી શકે. પણ દાદા વિતરાગ ના શાસન આપણે જે શાસક રક્ષક દેવ દેવી ને એવું બધું કે છે તે ખરેખર વિતરાગ ના શાસન માં એવું બધું એમ કે રાજ્ય જેમ રાજ્ય હોય તો રાજા હોય, પ્રધાન હોય, મંત્રી હોય, સેક્રેટરી હોય, બધા છે કેવું હોય

એનો મકાન હમ કરવા નતો માપી જુઓ ઇઝ ઇટ કરેક્ટ ઓર રોંગ. એટલે એમને સાધુ મહારાજે કહ્યું કે આ મૂર્તિ એ તો જડ છે. પછી સાધુ મહારાજ કહે દીધું આ સમજે પોતાની ભાષામાં. એટલે પછી આગળ મને કે છે આ ગઢ ને પગે કેમ લાગે મને હા બોલાય કહ્યું. લોકો કેટલાક લોકો એને દર્શન કરતા હોય કેટલાક ના વ્યૂ પોઈન્ટ એને દર્શન કરવાનો છે. નહી આપડે વ્યૂ પોઈન્ટ ના હોય તેના માટે વાંધો નથી. કઈ મૂર્તિ એમ નહીં કહેતી મને તમે પગે લાગો. પણ આપડે એ તો ના જ કરાય કારણ કે એ લોકો એને પાણી ભગવાન માન્યા છે ના કરે ને એ બધું બોલે દે પાપ બનતા બધો કર્મ જ બંધ નથી ખાસ ચાલે એમનો તો એ બધી બહુ સરળ ચાવી બધી થઈ ગઈ ને તો બહુ સરળ હે તો બહુ સરળ એમને મનમાં કોઈ પાપ નહીં પણ ઘર સીધું મારે ફાર આપ્યું કોઈ કે મને આપ્યું મને મારે ઘેર કશું સાધન નથી એકદમ આજ લાખો રૂપિયા થઈ ગયા. અરે ભાઈ એવું કશું ના હોય પણ હું બોલું નહીં કશા બસ શા માટે બોલું ચાલવા દે ને કાઢું. મારે તો કઈ ઓછો હું તો ધોતી મારા ઘર નું પહેરું છું મારે કઈ ઓછું લેવું છે એની પર કે માલ લેવું છે તાર લેવું છે. હું તમને રોજ અહિયાં લાવું હું તમને રોજ અહિયાં લાવું છું તમને રોજ અમેરિકા મારી ઘરે લાવું છું. હા પણ તે હું આવું છું અમેરિકા રોજે અહીં ઘરે આવું છું અને બધે ફરવાનું મારે તો રાખીને કરવું પડે ને હશે કે નહીં ખબર કરવાની ઘર ના જોઈ શકે. એટલે બધા રોજ એને ચમત્કાર કે દાદા ને કાલે તો ઘરે ચમત્કાર કે દાદા તમે રાતે કાલ બપોરે આવ્યા હતા ને તમારે જે ભણેલા મેં શું વાત કરી હતી આવી વાતો કરી હતી પછી તમે ગયા તમે મૂકવા આવ્યો તો હું હવે દાડા ની વાત કરી એટલે પછી મારે હા કેવું પડે એને બધું મુજા બંધ થઈ જાય ને સર શું થાય. એટલે આ તો એવું છે ને કે આ દેહ ને અમે માલિક નથી સર્વિસ વચ્ચે માલિક છે એવું એ ખ્યાલ જ નથી એમને. ના મેં તમને કર્મ ગયા જન્મ ના કર્મ નું તમે કીધું ને મેં એટલા માટે પૂછ્યું હતું કે અત્યારે દુનિયામાં લોકો રોકડિયા ધર્મ વાળા છે. રોકડો હાજે ગલ્લામાં વકરો દેખાવો જોઈએ લોકોને. અત્યારે કેવું છે કે દુનિયામાં એમ અત્યારે કેવું છે કે લોકો રોકડિયા ધર્મ વાળા થઈ ગયા છે એમને હાજે ગલ્લો ખોલે વકરો દેખાવો જોઈએ. જગત ને તો આવું જ જોઈએ જગત ને તો બધું જગત ને રાડા ખાવાના છે મતદ નથી રોકડું અને છોકરા છોકરો એ જગત ને ભર્યું એમને માટે જ છે આ જગત ને બધું. અને બધા રિલેટિવ ધર્મ છે આ રિયલ રિલેટિવ છે. કેવો છે રિયલ રિલેટિવ હા એટલે આ તો અહીં તો ક્વોન્ટિટી ભાઈ ગયો નથી ક્વોલિટી ભાઈ ગયો છે. અહીં તો બધા બહુ આવે ના પાડતું તો બધા પૈસા માટે આવે વિષય માટે આપડે એ તો મોક્ષ માં જવું હોય દાદા. બીજું એક પૂછું તમે ત્રિમંત્ર કેમ આપ્યો? ત્રિમંત્ર એ છે ને કે મંત્ર નિષ્પક્ષપાતી હોવા જોઈએ. નિષ્પક્ષપાતી હતા જૈન એક પક્ષપાત છે. જૈન એક પક્ષપાત છે એ લોકો એ સ્વીકાર્યું કે અમનો ધર્મ બહુ સારો છે વિતરાગો ને કેવું તેના લોકો એ સ્વીકાર્યું ના માટે કઈ. પણ ભાઈ વિતરાગો ને તો બધા હતા શું કહ્યું ના પણ હવે આપણે અને બીજું નૌકાર મંત્ર છે ને એ તમને અને સાધુ મહારાજ ને ખબર ના હોય સંન્યસ્ત મંત્ર છે. શું છે સંન્યસ્ત મંત્ર? સંન્યસ્ત મંત્ર એટલે જયારે સંસારમાં લેવા દેવા ના હોય એવા ત્યાગીઓ આચાર્યો એમને એકલા ને એકલો બોલે ચાલે, બીજા બધા સંસારમાં લેવા દેવા પૈસા લેવા દેવા બહેરા છોકરા તેને બધા પેલો સંન્યાસ સંસારમાં કશું ફળ આપે ને અને સંસાર વિચાર ઉપાડી જાય. શું એટલે પદ્ધતિ સાયન્ટિફિકલી બધી વસ્તુ છે, આપડે તો બધું વિજ્ઞાન છે આખું. એક શબ્દ વિરોધાભાસ વગરનું વિજ્ઞાન એ પાછળથી આ ચૌદ આપતો વાળી સભા છે ને તે જ શાસ્ત્રો તરીકે વપરાશે. અત્યારથી વાપરવાનું શરૂ થયું શાસ્ત્રો તરીકે જ, કારણ કે સાદી ભાષા સમજાય છે. તો દાદા હવે ઓમ આપણે ત્રિમંત્ર માં જે શિવપદ છે શિવ નો મંત્ર છે તો શિવપદ નો અર્થ શું? એ કલ્યાણ પદ જે કલ્યાણ કરીને બેઠા છે એવા પુરુષ નમસ્કાર કરું છું. એટલે ભગવતે વાસુદેવામાં બી એવું વાસુદેવ એટલે જેને આપણા 63 સલાકા પુરુષ ભગવાને કહ્યા છે એ વાસુદેવ કહેવાય. એમાં વાસુદેવ આવી ગયા 63 સલાકા પુરુષ એટલે 63 પુરુષો દરેક છે તે અવસરપીડી અને ઉત્સવપીડી આ બે ભાગ એના. તે અવસરપીડી એટલે ઉતરતો ઉતરતો અવસરપીડી કાર છે તેમાં 63 પુરુષો જન્મ પામે અને ઉત્સર પીણી પાછા 63 જન્મે. હવે 63 માં કોણ કોણ? 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 24 ક્ષત્રિય, પછી 9 વાસુદેવ. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ કહેવાય, લક્ષ્મણ વાસુદેવ કહેવાય, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ. પ્રતિ વાસુદેવ એટલે રાવણ જરાસંઘ અને 9 છે તે બળરામ. તે રામચંદ્રજી આ કૃષ્ણ ભગવાન ના ભાઈ બળરામ હતા. એ 9 બળરામ તે 79 હત્યાવી ને પેલા છત્રી 63 છે તે શ્રેષ્ઠ પુરુષ મોક્ષ માં જવા લાયક પુરુષો લોક પૂજ્ય. હે આ પૂજ્ય ગણવા છે વાસુદેવ અને આપડે તીર્થંકર થવાના છીએ વાસુદેવ. બધા વાસુદેવ તીર્થંકર થઈ ગયા પછી બધા વાસુદેવ તીર્થંકર થાય થવાના પેલા મળે થાય પણ થાય છૂટકો જ નહીં ને. દાદા હવે તો ઉતરતું છે તો હવે તો કેટલા વર્ષો પછી થી તીર્થંકર થવાના ભરત ક્ષેત્રમાં? પણ હવે હવે જે મોક્ષ જવાના એ શું બીજા માવધિક ક્ષેત્રમાં જવાના અને ત્યાંથી પછી થી આગળ જવાના? જે આપણું આ વિજ્ઞાન છે એ મહાવીધિક ક્ષેત્ર માં પહોંચી જવાના, સિમંદર સ્વામી ની પાસે જ પહોંચી જવાના. કારણ કે સિમંદર સ્વામી ના હજુ 7.5 લાખ વર્ષ સુધી જીવાના છે એટલે આ લોકો ને ત્યાં આગળ એમની હાજરી માં જ મોક્ષ થઈ જાય. એ પોતે રહે છે પણ હમણાં જે જાય છે મોક્ષ થઈ જાય. મારે પોતાને રહેવું પડશે પણ મારા હાથે બીજા બધા મોક્ષ જ રહેશે. મેં તો જે ભાવના કરી મારે લોકનું હે સુખ હું પામે છે લોકો પામો એને પૂરી કરવી પડશે. અને મને તો આ લોકો શું કે કવિ રે બધા પુસ્તક માં શું લખી નાખેલું શું લખી નાખેલું જાણે છે? પેલું અહિયાં કે છે કે પેલું? ના મારી કાંઈ નથી એ પુસ્તક. ના ના એટલે આપડી પેલી પહેલી છે તે એ હતી મુક્તિ સુખ એક માં. હે મુક્તિ સુખ એક માં. હા મુક્તિ સુખ જોયા છે પુસ્તક માં પડી જોયા છે આપડે ના મુક્તિ સુખ મુક્તિ મારી કને છે જ નહીં. લાસ્ટ ટાઈમ મને કાકા કીધું પણ મારી કને નથી. અમારી કાંઈ તો પેલી એજ છે આપડે એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન મને ખબર છે કૃષ્ણ ભગવાન લગભગ 12મા 13મા તીર્થંકર છે. પછી દેવકીજી એનો મધર છે અને એનો બ્રધર છે અને રાવણ પણ આ ચોરીશમાં છે અને આવા કરીએ અમારા માટે શું લખ્યું બધે બેઠે એ દાદા છે તે પદ્મ ના પોતે જ છે એટલે પેલા તે આવતી જોઈ પદ્મ ના આવે એટલે કરીએ અમારે લખેલું છે પછી ઘર માં સપના આવે મને પૂછાય તો પણ હું બહાર ના પડવા દઉં આ વાત કરું નહીં કારણ કે ચોટી પડે લોકો ચોટી પડે તે લોકો ટીકા કરે એટલે લોકો ટીકા કરનાર દોષ ભયંકર દે આપડે જરૂર શું છે બિન જરૂરિયાત મારે જે છું એ બરોબર કરેક્ટ છું કારણ દાદા ભગવાન હું છું એવું કહેતો જ નથી ને દાદા ભગવાન મેં પ્રગટ થયા તે કહું લોકો ટીકા કરીને દોષ આવે એટલે હું શું કર્યું મારી 356 ડિગ્રી છે ભગવાન 308 ડિગ્રી છે કારણ લોકો ટીકા વધારે કરનારા હોય છે આવે જો કે બંધ થઈ ગયો વડોદરા ટીકા થઈ ગઈ બંધ થઈ ગઈ અમારે ગમે તો 5 વખત ટીકા ચાલ પટેલ વાત ને દોષ પડે એને વિચાર એટલે સારું આપડે ગુપ્ત રહીએ પણ હવે ખુલ્લું કરા મારું દોષ નહીં આ લોકો સમજાઈ ગયું ના વાત સાચી છે રોજ જ પેપરો પેપરો માં આયા કરે એટલે બધું અને ભાષા જાણે ને બધું પુસ્તક વાંચ્યા લોકો એ તારા તારા થઈ ગયા ને અને લોકો એ કહ્યું તે હા ગોડ ઇઝ ક્રિએટર બધા કે કરે છે આપડે એકલા માઇન બાપ્યું તીર્થંકરે કહ્યું હતું મારી ભગવાન કઈ આ જઈ નહીં ને એક મિનિટ જઈ નહીં કે ના ઉપર ભગવાન તો છે ભગવાન વગર ના ચાલે કે પણ આપડે એને ખુલ્લું કરી એને એ જ કરી આપી ગોડ ઇઝ ક્રિએટિવ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઓનલી નોટ બાય ફેક્ટ બાય ફેક્ટ ઇઝ નોટ કરેક્ટ જેટલા પાને એટલા તો બઉ મસ્તી આવી ગયા લોકો પછી અનુભવ ખ્યાલ આવે છે અનુભવ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ પામાય છે નહી તો બધી ઉપાધિ થયા કરે આખો દાડો હાઈવે હું જ ભૂપેન્દ્ર હું જ અશોક ને ક્યાં બધી ભૂપેન્દ્ર ખરા પણ એના આ વે પણ થી ભૂપેન્દ્ર પણ ખરેખર ભૂપેન્દ્ર બોલવું અને માય ને ભૂપેન્દ્ર બોલવું બે જોયે બસ સાધુ અત્યારે એક કોઈને ખબર ના પડે બધું આધારે ભેળું કુટેલું આ તો વિજ્ઞાન કેવી રીતે ખડું ઉભું થયું આ કોઈ હિપ છે આ કોઈ જાતનું એ લોકોનું કલ્યાણ થવાનું થાય એવું નહી તો કોઈ માં ચિંતા રહી થઈ શકે નહીં એ નિરંતર ચિંતામાં વગેરે આપડે લોકો રહી શકે સારી આપડે તો 10-12 ઉપર પેલા ખેંચી બી કેતા હતા કે આસામ બધી મુંબઈ માં મારે કઈ ખર્ચો કરીને બધો હું કરું પૂરો કરીશ ના મારે તો આસામે ના જઈને કશું ના જઈ હું આસામ બધવા નથી આવ્યો તો જાણ કે ઝાડ નીચે વાત કરીશ એટલે કોક ની ઘેર વાત કરીશ આશ્રમ તો શું કરે હિન્દુસ્તાર માં કંટાળ્યો ને શ્રમ ઉતારવાનો ધંધો કર્યો છે શ્રમ ઉતારવાનો ધંધો કર્યો છે એ ના જોઈએ નિરાશ્રમ ભજ્ય કરીએ છીએ આ તો એક સંકેત થયો કે જગત નું કલ્યાણ કરવા માટે એક જ આ રસ્તો છે કે બધા ધર્મ નું સમય વ્યય કરો શ્રીમંત સ્વામી બિહારી શું અને બધા લોકો બધા બધી કોમો શ્રીમંદર સ્વામી જાણતા થાય ને આમ તો આમ પગે લાગતા થાય ને લોકો જઈને જાણતા નહી થોડા ઘણા જાણ બીજા બધા તો દાદા આપણે આપણે છે તે આ સિદ્ધ ચક્ર બતાવ્યું છે વિતરાગ નું એમાં 4 પદો આપ્યા છે ને કે ઓમ ઋણમો ધમણસ્ય ઓમ ઋણમો નાણસ્ય ઓમ ઋણમો ચારિતસ્ય ઓમ ઋણમો તવસ્ય એ જે છે એટલે તમારા એટલે આપણે વિતરાગ ને જ એવી વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારે જેવું જ્ઞાન ચારિત્ર દર્શન અને તપ મારામાં આવો એમ કે એવું જ કહીએ છીએ વિતરાગ ને જ માગીએ છીએ વિતરાગ ની પાસે ને હવે એ જ્ઞાન ચારિત્ર એ 4 પાયા મોક્ષ ના એ જરા ડિટેલ માં સમજાવો કે એનો અર્થ ખરો અર્થ શું એનો જ્ઞાન એટલે આપણે ખરેખર એક્ઝેર શું છે એ આપણા લક્ષમાં રહેવું જોઈએ. જ્ઞાન અને એટલે શું પ્રતીતિ રહી છે, પ્રતીતિ ડગે નહીં ક્યારેય પણ. કોઈ માણસ કે છે અશોક તમે આ ગુનો કર્યો છે તે કર્યો છે તે આપણે સમજી જવાનું, ક્યાં ક્યાં ગુનો મેં કર્યો છે એમ કેવું પડે વ્યવહારમાં.